શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ત્રીજો અધ્યાય 66 ભગવાન શ્રીકૃષ્ણ સંબંધી મંત્રોની અનુષ્ઠાન વિધિ તથા વિવિધ પ્રયોગ. સનંતકુમારજીએ કહ્યું, હે નારદ, હવે હું ભોગ અને મોક્ષરૂપી ફળ આપનારા શ્રીકૃષ્ણ મંત્રોનું વર્ણન કરીશ. કામ એટલે ક્લિમ, યે વિભક્તિ અંત કૃષ્ણ અને ગોવિંદ પદ, કૃષ્ણાય ગોવિંદાય, પછી ગોપીજન વલ્લભભાઈ સ્વાહા. ક્લિમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભભાઈ સ્વાહા, આ 18 અક્ષરોનો મંત્ર છે જેના અધિષ્ઠાત્રી દેવી દુર્ગાજી છે. આ મંત્રના નારદ ઋષિ ગાયત્રી છંદ પરમાત્મા શ્રીકૃષ્ણ દેવતા ક્લિમ બીજ અને સ્વાહા શક્તિ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની સિદ્ધિને માટે આનો વિનિયોગ કરવામાં આવે છે. શ્રેષ્ઠ સાધક ઋષિનો મસ્તકમાં, છંદનો મુખમાં, દેવતાના હૃદયમાં, બીજનો ગુહ્યમાં અને શક્તિનો ચરણોમાં ન્યાસ કરે છે. નાર દર્શયે નમઃ શિરસી ગાયત્રી છંદસે નમઃ મુખે શ્રી કૃષ્ણ પરમાત્મા દેવત કાર્યે નમઃ હૃદિ ક્લિમ બીજાએ નમઃ ગુહ્યે સ્વાહા શક્તયે નમઃ પાદયોહો. આ ઋષ્યાદિ ન્યાસ છે. મંત્રના ચાર ચાર અને બે અક્ષરોથી પંચાંગ ન્યાસ, એટલે કે પંચાંગ ન્યાસ આ પ્રમાણે છે. ક્લિમ કૃષ્ણાય હૃદયાય નમઃ, ગોવિંદાય શિરસે સ્વાહા, ગોપીજન શિખાય વસટ, વલ્લભાય કવચાય હુમ, સ્વાહા અસ્ત્રાય ફટ. એટલે કે મંત્રના ચાર ચાર ચાર ચાર અને બે અક્ષરોથી પંચાંગ ન્યાસ કરીને પછી તત્વન્યાસ કરો. ત્યારબાદ હૃદય કમળમાં ક્રમશઃ દ્વાદશ કલા વ્યાપ્ત સૂર્યમંડળ, ષોડશ કળા વ્યાપ્ત ચંદ્રમંડળ તથા 10 કલા વ્યાપ્ત અગ્નિમંડળનો ન્યાસ કરો. સાથે સાથે મંત્રના પદોમાં સ્થિત 8 અને 2 અક્ષરોનો પણ ક્રમશઃ તે મંડળોની સાથે જોડીને તે બધાનો હૃદયમાં ન્યાસ કરો. કેમ કે ક્લિમ ગોવિંદાય, જેમ કે ક્લિમ કૃષ્ણાય ગોવિંદાય અમ દ્વાદશ કળા વ્યાપ્ત સૂર્યમંડળાત્મને નમઃ, ગોપીજન વલ્લભાય ઓમ ષોડશ કળા વ્યાપ્ત ચંદ્રમંડળાત્મને નમઃ સ્વાહા, મમ 10 કલા વ્યાપ્ત વહની મંડળાત્મને નમઃ યત પુંડરીકે. ત્યાર પછી આકાશ આદિના સ્થળોમાં અર્થાત મસ્તક, મુખ, હૃદય, ગુહી અને ચરણોમાં ક્રમશઃ વાસુદેવ વગેરેનો ન્યાસ કરવો. વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ તથા નારાયણ, આ વાસુદેવાદિ કહેવાય છે. એ ક્રમશઃ પરમેષ્ટિ આદિથી યુક્ત છે. પરમેષ્ટિ પુરુષ સોચ, વૈશ્વ, નિવૃત્તિ તથા સર્વ એ પરમેષ્ટ્યાદિ કહેવામાં આવ્યા છે. પરમેષ્ટિ પુરુષ વગેરે ક્રમશઃ શ્વેતવર્ણ, અનિલવર્ણ, અગ્નિવર્ણ, અંબુવર્ણ તથા ભૂમિવર્ણના છે. આ બધાનો પૂર્વયત નાશ કરવો. જેમ કે શ્વેતવર્ણ પરમેષ્ટિ પુરુષ સાત્મને વાસુદેવાય નમઃ મૂર્ધની, અનિલવર્ણ શોચાત્મને શંકરસણાય નમઃ મુખે, અગ્નિવર્ણ વિશ્વાત્મને પ્રદ્યુમ્નાય નમઃ હૃદયે, અંબુવર્ણ નિવૃત્ત્યાત્મને અનિરુદ્ધાય નમઃ ગુહ્યે, ભૂમિવર્ણ સર્વાત્મને નારાયણાય નમઃ પાદયોહો. ઓમ શોમ કોપ તત્વાત્મને ધૃમસિંહાય નમઃ ઇતિ સર્વાંગે. આ પ્રમાણે અંગમાં ન્યાસ કરવો આ તત્વન્યાસ કહેવાય છે. એ જ પ્રમાણે શ્રેષ્ઠ સાધકોએ એ જાણવું જોઈએ કે વાસુદેવ વગેરે નામોનું યે વિભક્તિ અંત રૂપ જ ન્યાસમાં ગ્રાહ્ય છે. ત્યાર પછી મંત્રજ્ઞ પુરુષ મૂળ મંત્રને 4 વખત બોલીને, પૂરક 6 વાર બોલીને, કુંભક અને 2 વાર બોલીને, રેચક કરીને પ્રાણાયામ કરે. કેટલાક આચાર્યોનું અહીં એવું પણ કથન છે કે પ્રાણાયામ પછી પીઠન્યાસ કરીને બીજા ન્યાસોનું અનુષ્ઠાન કરવું. હવે પછી બતાવવામાં આવનારી વિધિ અનુસાર 10 તત્વાદિ ન્યાસ કરીને વિદ્વાન પુરુષે મૂર્તિપંજર નામક ન્યાસ કરવો. પછી કિરીટ મંત્ર દ્વારા બુદ્ધિમાન સાધક સર્વાંગમાં વ્યાપક ન્યાસ કરે. પછી પ્રણવ સંપુટિત મંત્રને 3 વાર બંને હાથની 5 આંગળીઓમાં વ્યાપ્ત વિન્યસ્ત કરે, ત્યારબાદ ત્રણ વાર પંચાંગ ન્યાસ કરે, ત્યાર પછી મૂળ મંત્રને બોલીને મસ્તકથી પગ સુધી વ્યાપક ન્યાસ કરે, પછી માત્ર પ્રણવ દ્વારા એકવાર વ્યાપક ન્યાસ કરીને મંત્ર ન્યાસ કરે, ત્યાર પછી ફરી નેત્ર મુખ હૃદય ગુહ્ય અને બે પગ આ બધા અંગોમાં ક્રમશઃ મંત્રના પાંચ પદોનો અંતમાં નમઃ લગાડીને ન્યાસ કરે, જેમ કે ક્લીમ નમઃ નેત્રદ્વયે, કૃષ્ણાય નમઃ મુખે, ગોવિંદાય નમઃ હૃદયે, ગોપીજન વલ્લભાય નમઃ ગુહ્યે, સ્વાહા નમઃ પાદયોહો. ફરી ઋષિ વગેરે ન્યાસ કરીને પૂર્વોક્ત પંચાંગ ન્યાસ કરે. હવે હું બધા ન્યાસોમાં સર્વોત્તમ પરમ ગુહ્ય ન્યાસનું વર્ણન કરું છું, જેના વિજ્ઞાન માત્રથી મનુષ્ય જીવન મુક્ત તથા અણીમા વગેરે આઠે સિદ્ધિઓનો અધીશ્વર થઈ જાય છે, જેની આરાધનાથી મંત્રોપાસક શ્રીકૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. પ્રણવાદી વ્યાહતિઓથી સંપુટિત મંત્રનો અને મંત્રથી સંપુટિત ગાયત્રીનો માતૃસ્થળમાં ન્યાસ કરવો, માતૃકા સંપુટિત મૂળનો અને મૂળથી સંપુટિત માતૃકા વર્ણોનો શ્રેષ્ઠ સાધક ક્રમશઃ ન્યાસ કરે. વિદ્વાન પુરુષ પ્રથમ માતૃકા વર્ણોનો નિયત સ્થળમાં ન્યાસ કરે, ત્યાર પછી પૂર્વોક્ત ન્યાસ કરવા જોઈએ. આ પ્રમાણે ઉપયુક્ત છ પ્રકારના ન્યાસ કરે, આ શોઢાન્યાસ કહેવાય છે. આ શ્રેષ્ઠ ન્યાસના અનુષ્ઠાનથી સાધક સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ સમાન થઈ જાય છે. ન્યાસથી સંપુટિત પુરુષને જોઈને સિદ્ધ ગંધર્વ કિન્નર તથા દેવતા પણ તેને નમસ્કાર કરે છે. પછી આ પૃથ્વી પરના મનુષ્યોને માટે તો કહેવું જ શું. ત્યાર પછી ઓમ નમઃ સુદર્શનાય અસ્ત્રાય ફટ આ મંત્રથી દિગ્બંધન કરે, ત્યાર પછી સંપૂર્ણ વસ્તુઓને આપનારા ઇષ્ટદેવનું હૃદયમાં આ પ્રમાણે ધ્યાન કરવું. ઉત્ફુલ્લક લકુ સુમ વ્રાત નમ્ર શાખેર વર દ્રુમેહી સસ્મેર સ્મસ્મેર જરી વૃંદ બલ્લરી વેષ્ટિતેહી શુભેહી ગલત પરા ગધુલીભી સુરભીકૃત દી અંગમુખેહી સ્મરેચ્છિત સ્મરેતચ્છિત સિરિતમ વૃંદાવનમ મંત્રી સમાહિતઃ ઉન્મિલ અન્નવક્ર જાલી વિગલંગ વિગલન્મધુ સંચયે લુબ્ધાંતઃ કરણેહી ગુજ્જદ દ્વિરે ફપટલેહી શુભમ મરાલ પરભૃતિ મરાલ પરભૃત કિર કપોત નિકરે નિકરેર્મુહી હુ મુખરીકૃત માનૃત્ય અન્યા અન્મ અયુર્કુલમંજુલમ કાલિંદા લોલ લોલ કલ્લોલ વિદ્રુષે ર મંદવાહી ભી ઉન્નિદ્રા અંબુર અંબુર વ્રાતરજો વાત વ્રાતરજોર રજોભી ધુષરેહી શિવેહી પ્રદીપિત તસ્મે પ્રદીપી તસ્મેર ગોષ્ઠ સુંદરીમ મૃદુવાસસમ મૃદુવાસસામ વિલોલન વિલોલન પરેહી સંસેવિતમ વા તેર નિરંતરમ સ્મરેદ સ્મરેતદંતે ગીર્વાણભુરહમ સુમનોહરમ તદધ સ્વર્ણવેધામ ચ રત્નપીઠમ અનુત્તમમ રત્નકુટીમ કુટીમ પીઠે પીઠે સ્મી અન્નરણમ કમલમ સ્મરેત અષ્ટપત્રમ ચ તન્મધ્યે મુકુંદમ સંસ્મરેત સ્થિતમ ફુલ્લે નંદીવરકાંતમ ચ કેકીબર્હાવતમ સકમ પિતામ શુકમ ચંદ્રમુખમ સરસ્રી શિરરૂહનેત્રકમ કૌસ્તુભોધ ભાસિતંગ ચ વિશ્રી વત્સાંક શુભીષતમ શુભિતમ વરજસ્ત્રીનેત્ર કમલાભ્ય અભ્યર્ચિતમ ગોગણાવૃતમ ગોપવૃંદયુતમ વંશીમ વાદયંતમ સ્મરેત સુધીહ. 40-50 શ્લોક સંખ્યા. અર્થાત મંત્રોપાસક એકાગ્રચિતે શ્રી વૃંદાવનનું ચિંતન કરે, જે શુભ અને સુંદર હરિયાળા વૃક્ષોથી પરિપૂર્ણ તથા શીતલ છે. તે વૃક્ષોની શાખાઓ ખીલેલા પુષ્પોના બહારથી ઝૂકી ગઈ તેમના પર સુંદર મંજરીઓથી મુક્ત વિકસિત લતા વેલો છવાયેલી છે. એ વૃક્ષો પરથી પડી રહેલા પુષ્પપરાગરૂપી સૂક્ષ્મ કણોથી બધી દિશાઓ સુવાસિત થઈ રહી છે. ત્યાં ખીલી રહેલા નવા કમળ વનોથી નીકળતી મધુની ધારાઓના સંચયથી આકર્ષિત અંતકરણના ભ્રમરોનો સમુદાય મનોહર ગુંજાર કરતો રહે છે. હંસ, કોયલ, પોપટ અને પારાવત એટલે કબૂતર વગેરે પક્ષીઓનો સમૂહ વારંવાર કલરવ કરતો રહીને વૃંદાવનમાં શોર મચાવી રહ્યો છે. ચારે બાજુ નૃત્ય કરી રહેલા મોરોના ટોળાથી તે વન અત્યંત મનોરમ લાગી રહ્યું છે. યમુનાજીની ચંચળ લહેરોથી જળના બિંદુઓને લઈને મંદ મંદ ગતિથી પ્રવાહિત થતો શીતળ સુખદ વાયુ પ્રફુલ્લ કમળોના પરાગ પુંજથી ધૂસર એટલે ધૂળના રંગનો થઈ રહ્યો છે. વ્રજ સુંદરીઓના મૃદુલ વસ્ત્રના ચલોને તે ચંચળ કરી દે છે અને આ પ્રમાણે મનમાં પ્રેમ ઉન્માદનું ઉદીપન કરતો રહીને તે મંદ વાયુ વૃંદાવનનું નિરંતર સેવન કરે છે. તે વનમાં એક અત્યંત મનોહર કલ્પવૃક્ષની કલ્પના કરો જેની નીચે સુવર્ણમય વેદી પર પરમ ઉત્તમ રત્નમય પીઠ એટલે ચોકી પર લાલ રંગના અષ્ટદળ કમળની ભાવના કરો, જેના મધ્યભાગમાં શ્રી મુકુંદ વિરાજમાન છે. તેમના સ્વરૂપનું આ પ્રમાણે ધ્યાન કરો. તેમની અંગ કાંતિ વિકસિત નીલકમળ જેવી શ્યામ છે. તેમણે મોરપંખનો મુગટ ધારણ કર્યો છે. કમરમાં પિતાંબર શોભી રહ્યો છે. તેમનું મુખ ચંદ્રમાને લજવી રહ્યું છે. નેત્ર ખીલેલા કમળોની શોભાને હરી લે છે. તેમનું સંપૂર્ણ અંગ કૌસ્તુભ મણીની પ્રભાથી પ્રકાશિત થઈ રહ્યું છે. તેઓ પરમ સુંદર દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. વ્રજ સુંદરીઓ જાણે પોતાના નેત્ર કમળોનો ઉપહારથી તેમની પૂજા કરી રહી છે. ગાયો તેમની ચારે બાજુ વીંટળાઈને ઊભી છે. ગોપવૃંદ તેમની સાથે છે અને તેઓ બંસી વગાડી રહ્યા છે. સાધકે ભગવાનના આવા સ્વરૂપનું ચિંતન કરવું. બુદ્ધિમાન સાધકે આ પ્રમાણે ધ્યાન કરીને પ્રથમ 20,000 મંત્ર જાપ કરવા, પછી એકાગ્ર ચિત્તે અરુણ કમળ પુષ્પોની દશાંશ આહુતિ આપવી, ત્યાર પછી સ્વસ્થ ચિત્તે મંત્ર સિદ્ધિને માટે 5,00,000 જપ કરવા, લાલ કમળોની આહુતિ આપીને સાધક સંપૂર્ણ સિદ્ધિઓનો સ્વામી થઈ જાય છે. પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિ નિર્માણ કરીને તેમાં ગોપીજન મનોહર શ્યામ સુંદર શ્રીકૃષ્ણનું આહ્વાન અને પૂજન કરવું. મુખમાં વેણુની પૂજા કરીને વૃક્ષથળમાં વનમાળા કૌસ્તુભ તથા શ્રીવત્સનું પૂજન કરવું. ત્યાર પછી પુષ્પાંજલિ અર્પણ કરવી. ત્યાર પછી બુદ્ધિમાન ઉપાસકે દેવેશ્વર શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને તેમના જમણા ભાગમાં શ્વેતચંદન ચર્ચિત લાલ તુલસી સમર્પિત કરવા. ત્યાર પછી બે કણેરના પુષ્પથી તેમના હૃદય અને મસ્તકની પૂજા કરવી. ત્યાર પછી શીર્ષ ભાગમાં વિધિપૂર્વક બે કમળ પુષ્પ સમર્પિત કરવા. ત્યાર પછી તેમના સંપૂર્ણ અંગોમાં બે તુલસી દળ, બે કમળ પુષ્પ અને બે કણેરના પુષ્પ ચડાવીને પછી બધી પ્રકારના પુષ્પ અર્પણ કરવા. ગોપાલ શ્રીકૃષ્ણની જમણી બાજુ અવિનાશી નિર્મળ ચૈતન્ય સ્વરૂપ ભગવાન વાસુદેવનું તથા ડાબી બાજુ રજોગુણ સ્વરૂપા નિત્ય અનુરક્તા આમ રૂકમણી દેવીનું પૂજન કરવું. આ પ્રમાણે ગોપાલનું સારી રીતે પૂજન કરીને આવરણ દેવતાઓનું પૂજન કરવું. દામ, સુદામ, વસુદામ અને કિંકિણી આ બધાનું ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં પૂજન કરવું. દામ વગેરે શબ્દોની શરૂઆતમાં પ્રણવ અને અંતમાં યે વિભક્તિ તથા નમઃ પદ જોડવા જોઈએ. જેમ કે ઓમ દામાય નમઃ વગેરે જો દામ શબ્દ નાંત હોય તો દામને નમઃ આ રૂપ થશે. નાનંત હોય તો અગ્નિના નૈઋત્યમાં વાયવ્ય તથા ઈશાન ખૂણાઓમાં ક્રમશઃ હૃદય, મસ્તક, શિખા તથા કવચનું પૂજન કરીને સંપૂર્ણ દિશાઓમાં અસ્ત્રોનું પૂજન કરવું. પછી આઠે પાખડીમાં રૂકમણી વગેરે પટરાણીઓની પૂજા કરવી. રૂકમણી સત્યભામા, નાગ્નજીતી, સુવિંદા, મિત્રવિંદા, લક્ષ્મણા, જામવતી તથા સુશીલા. અન્યત્ર સુશીલા અને સુવિંદાને બદલે ભદ્રા અને કાલિંદી આ બે નામ જોવા મળે છે. તેમની અષ્ટપટરાણીઓના નામ છે શ્રીકૃષ્ણની. આ બધી જ સુંદર સુરમ્ય અને વિચિત્ર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત છે. ત્યાર પછી અષ્ટદળોના અગ્રભાગમાં વાસુદેવ, દેવકી, નંદ, યશોદા, બલભદ્ર, સુભદ્રા તથા ગોપ અને ગોપીઓનું પૂજન કરવું. આ બધાના નેત્ર, મન અને બુદ્ધિ ગોવિંદમાં લાગેલા છે. બંને પિતા વસુદેવ અને નંદ ક્રમશઃ પિત્ત અને પાંડુ વર્ણના છે. માતાઓ દેવકી અને યશોદા દિવ્યહાર, દિવ્ય વસ્ત્ર, દિવ્ય અંગરાગ તથા દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. બંને ચરુ એટલે કે હવનની આહુતિ માટે બનાવેલ અન્ન તથા ખીરથી ભરેલા પાત્ર હાથમાં લઈ રાખ્યા છે. દેવકીનો રંગ લાલ છે અને યશોદાનો શ્યામ. બંને સુંદર હાર અને મણિમય કુંડળોથી શણગાર કર્યા છે. બલરામજી શંખ તથા ચંદ્રમા જેવા ગોર વર્ણના છે. તેઓ મૂષણ અને હળ ધારણ કરે છે. તેમણે નીલ રંગનું વસ્ત્ર ધારણ કર્યું છે. હળધરના એક કાનમાં કુંડળ શોભી રહ્યું છે. ભગવાનની જે શ્યામલ કલા છે તે ભદ્ર સ્વરૂપા સુભદ્રા છે. તેમના આભૂષણ પણ ભદ્ર મંગળરૂપ છે. સુભદ્રાજીના એક હાથમાં વરમુદ્રા અને બીજામાં અભય છે. તેઓ પિતાંબર ધારણ કરે છે. ગોપગણોના હાથમાં વેણું, વીણા, સોનાની છડી, શંખ અને સિંગ વગેરે છે. ગોપીઓના કરકમળોમાં નાના પ્રકારના ખાદ્ય પદાર્થ છે. આ બધાના બાહ્ય ભાગમાં મંદાર વગેરે કલ્પવૃક્ષોની પૂજા કરવી જોઈએ. મંદાર, સંતાન, પારિજાત, કલ્પવૃક્ષ અને હરિચંદન આ તે વૃક્ષોના નામ છે. ઉક્ત પાંચ વૃક્ષોથી ચાર દિશાઓમાં ચાર વૃક્ષોની અને એક વૃક્ષની મધ્યમાં પૂજા કરીને તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્રાદિ દિક્પાલોની તેમના આયુધો સહિત પૂજા કરવી. ત્યારબાદ શ્રીકૃષ્ણના આઠ નામો દ્વારા તેમનું યજન કરવું જોઈએ. તે નામ આ પ્રમાણે છે: કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નારાયણ, યદુશ્રેષ્ઠ, વાષ્ણેય, ધર્મપાલક તથા અસુરાકાંત, ભૂભારહારી. વિદ્વાન સાધકોએ સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ માટે આવરણો સહિત અસુરારી શ્રીકૃષ્ણની આરાધના કરવી જોઈએ. હવે હું ભગવાન શ્રીકૃષ્ણના ત્રિકાળ પૂજનનું વર્ણન કરું છું, જે સમસ્ત મનોરથને સિદ્ધિ કરનારું છે. પ્રાતઃકાળનું ધ્યાન. શ્રી મધુધાન સંવિત હેમ ભૂરત્ન મંડપે લસત કલ્પદ્રુમાધ્ય સ્થરરત્ન અબ્જપીઠ સંસ્થિત સૂત્રામરત્ન સંકાશમ ગુડસ્ની ધાલકમ શિશુમ ચલત કનક કુંડલો લલિત કુંડલો લલિત લસિત ચારુ ગંડ સ્થલમ સુગોણ ધરમદ ભૂત સ્મિત મુખ અંબુજમ સુંદરમ સ્ફુર દ્વી મલરત્ન યુક મલરત્ન યુક કનક સૂત્ર નદ્દ દધત સ્વર્ણ પરિમંડિતમ સુભગ પોંડરી કમ નખમ સુમુદ ધૂ સરોરહ સ્થલે ધેનુ ધુલ્યા સુપુષ્ટાંગ મષ્ટાપદા કલ્પદીપ્તમ કટીર સ્થલે ચારુ જંગાંત યુગ્મ પિનદ્ધમ કવણતિકિલકિણી જાલધામના હસંતમ હસદ્વંધુ જીવ પ્રસૂન પ્રભા પાણી પાદ અંબુજ ઉદાર કાંતયા દધાનમ કરે દક્ષિણે પાય સાન્ન સા અન્ન મ સુહેયમ ગવિનમ તથા વામ હસ્તે લસદ ગોપ ગોપી ગવામ વૃંદ મધ્યે સ્થિતમ વાસવાદ્યે સુરેર ચિરતા અદ્રિમ મહિભાર ભૂતા મરા રાતિયુથામ સ્તતઃ પુત્તનાદીન નિહંતુમ પ્રવૃતમ. નારદ પુરાણના પૂર્વભાગ ભાગ 3ના 80મા અધ્યાયના 75-80 શ્લોક સંખ્યા. એક સુંદર ઉદ્યાનની વચ્ચે સુવર્ણભૂમિ, એક સુંદર ઉદ્યાનની વચ્ચે, અર્થાત આજે ઉપરના શ્લોકોનું પાતકાળનું જે ધ્યાન, અર્થાત એક સુંદર ઉદ્યાનની વચ્ચે સુવર્ણમય ભૂમિ પર રત્નોનો મંડપ બનેલો છે. ત્યાં સુંદર કલ્પવૃક્ષની નીચે સ્થિત રત્ન નિર્મિત કમળયુક્ત પીઠ એટલે ચોકી પર એક સુંદર શિશુ બિરાજમાન છે. જેની અંગકાંતિ ઇન્દ્રનીલમણી જેવી શ્યામ છે. તેના કાળા કાળા કેસ સુવાળા અને વાંકુડિયા છે. તેના મનોહર કપોલ એટલે કે ગાલ હાલી રહેલા સુવર્ણમય કુંડળોથી અત્યંત સુંદર લાગે છે. તેની નાસિકા બહુ જ સુઘડ છે. તે સુંદર બાળકના મુખારવિંદ પર મંદ મુસ્કાનની અદ્ભુત છટા છવાઈ રહી છે. તેણે સોનાના તારમાં ગૂંથેલ અને સોનાથી જ મઢેલો વાઘનખ ધારણ કર્યો છે. તેમાં પરમ ઉજ્જવળ ચળકતા રત્નો જડેલા છે. ગાયોની રજથી એટલે ધૂસર ધૂળવાળા વૃક્ષસ્થલ પર ધારણ કરેલા સ્વર્ણમય આભૂષણોથી તેનું તેજ બહુ વધી ગયું છે. તેનું એક એક અંગ અત્યંત ભરાવદાર છે. તેણે કમરમાં ઘૂઘરીઓ વાળો કંદોરો પહેર્યો છે. તેનો ઝણકાર કર્ણપ્રિય છે. ખીખેલા એટલે કે ખીલેલા બપોરિયાના ફૂલની અરુણ પ્રભાથી યુક્ત કરારવિંદ અને ચરણારવિંદોની ઉદાર કાંતિથી સુશોભિત તે શિશુ મંદ મંદ હસી રહ્યો છે. તેના જમણા હાથમાં ખીર અને ડાબા હાથમાં તાજું જ કાઢેલું માખણ છે. ગોવાળો ગોપીઓ અને ગાયોની મંડળીમાં સ્થિત થઈને તે અત્યંત શોભી રહ્યો છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેના ચરણોની આરાધના કરે છે. તે પૃથ્વીના ભારરૂપ દૈત્ય સમુદાય પૂતના વગેરેનો સંહાર કરવામાં લાગેલો છે. આ પ્રમાણે ધ્યાન કરીને પૂર્વત એકાગ્રચિત થઈને ભગવાનનું પૂજન કરવું, દહીં અને ગોળનું નૈવેદ્ય ધરીને 1000 મંત્ર જપવા, આ પ્રમાણે મધ્યાહન કાળમાં નારદ આદિ મુનિઓ અને દેવતાઓથી પૂજિત વિશિષ્ટ રૂપધારી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું. હવે મધ્યાહન કાળનું ધ્યાન. લસદ ગોપી ગોપી ગવામ વૃંદ મધ્ય સ્થિતમ સાંદ્ર મેઘ પ્રભમ સુંદરા અંગમ શિખંડી છદા પીડમ અબજયા તાક્ષમ લસચ્ચી અલ્લિકમ પૂર્ણચંદ્રા નનમ ચ ચલત કુંડલો લલા સિગંડ સ્થલિશ્રી ભરમ સુંદરમ મંદહાસમ સુનાસમ શુકાર્ત સ્વરા ભાંબરમ દિવ્યભૂષમ ક્વણત્કી કિંકિણી જાલમાતાનુલેપમ વેણુમ ધમંતમ સ્વકરે સ્વકરે દધાનમ સવ્યેદરમ યષ્ટિમ ઉદારવેશમ દક્ષે તથે વિપ્સિત દાન દક્ષમ ધ્યાત્વાર્ચ યે અન્નદ જમિંદિરાપ ત યે. નારદ પુરાણ 80માં અધ્યાયના 83-85 શ્લોક સંખ્યા. અર્થાત જે સુંદર ગોપ ગોપાંગનાઓ તથા ગાયોની મધ્યમાં વિરાજમાન છે, સ્નિગ્ધ મેઘ જેવી જેમની શ્યામ છબી છે, જેમનું એક એક અંગ બહુ સુંદર છે, જે મયુર પીછનો મુગટ ધારણ કરે છે, જેમના નેત્ર કમળદળ જેવા વિશાળ છે, ભ્રુકુટીનો મધ્યભાગ શોભા સંપન્ન છે અને મુખ પૂર્ણ ચંદ્રમાને પણ લજ્જિત કરી રહ્યું છે, હાલી રહેલા ઝગમગતા સુંદર કુંડળોથી પ્રકાશિત કપોલો એટલે ગાલો પર જે શોભા સમૂહને ધારણ કરે છે, જેમની નાસિકા મનોહર છે, જે મંદ મંદ હાસ્યમાં અતિ સુંદર દેખાય છે, જેમનું પિતાંબર તપાવેલા સ્વર્ણ જેવું કાંતિમાન અને આભૂષણો દિવ્ય છે, કમરમાં ધારણ કરેલા ઘૂઘરીઓ વાળા કંદોરાનો મધુર ઝણકાર થઈ રહ્યો છે, જેમણે દિવ્ય અંગરાંગ ધારણ કર્યો છે, જે પોતાના હાથમાં રાખેલી વાંસળી વગાડી રહ્યો છે, જેમના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં છડી છે, જેમની વેશભૂષાથી ઉદારતા ટપકી રહી છે, તે મનોવાંછિત વસ્તુ પ્રદાન કરવામાં દક્ષ છે, તે નંદનંદન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને લક્ષ્મીની પ્રાપ્તિ માટે તેમનું પૂજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને શ્રેષ્ઠ વૈષ્ણવ પુરુષ પૂર્વત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે, માલપુઆ ખીર તથા અન્ય ભક્ષ્ય ભોજ્ય પદાર્થોનું નૈવેદ્ય અર્પણ કરવું, ઘી મિશ્રિત ખીરની 108 આહુતિ આપીને બધી દિશાઓમાં તેનાથી બલિ અર્પણ કરવું, ત્યાર પછી આચમન કરીને 108 ઉત્તમ મંત્રના જપ કરવા, જે વૈષ્ણવ મધ્યાહન કાળમાં આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરે છે, તેને બધા દેવતા પણ પ્રણામ કરે છે અને તે સાધક સૌનો પ્રિય થાય છે. તે મેઘા આયુષ્ય લક્ષ્મી તથા સુંદર કાંતિથી સુશોભિત થઈને પુત્ર પૌત્રોની સાથે અભ્યુદયને પ્રાપ્ત થાય છે. ત્રીજા સમયની પૂજાનો કયો સમય છે તે વિશે મતભેદ છે. કેટલાક વિદ્વાનો આ પૂજા સાયંકાળના સમયે કરવી એવો મત ધરાવે છે અને કેટલાક રાત્રિનો સમય કહે છે. દશાક્ષર મંત્રથી પૂજા કરવી હોય તો રાત્રે કરવી, અષ્ટાક્ષરથી કરવી હોય તો સાયંકાળે કરવી. કેટલાક બીજા વિદ્વાનો એવું પણ કહે છે કે બંને પ્રકારના મંત્રોથી બંને સમયે પૂજા કરવી જોઈએ. સાયંકાળનું ધ્યાન. સાયંકાળમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાપુરીમાં એક સુંદર ભવનની અંદર વિરાજમાન છે, જે અદ્ભુત ઉદ્યાનથી સુશોભિત છે. તે શ્રેષ્ઠ ભવન 8000 ઘરોથી અલંકૃત છે. તેમાં ચારે બાજુ નિર્મળ જળથી ભરપૂર સરોવર સુશોભિત છે. હંસ સારસ વગેરે પક્ષીઓથી વ્યાપ્ત કમળ અને ઉત્પલ એટલે નીલકમળ વગેરે તે સરોવરની શોભા વધારે છે. ઉક્ત ભવનમાં એક શોભા સંપન્ન મણિમય મંડપ છે, જે ઉદયકાલના સૂર્યોદય સમાન અરુણ પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યો છે. તે મંડપની અંદર સ્વર્ણમય કમળની આકૃતિનું સુંદર સિંહાસન છે, જેના પર ત્રિભુવન મોહન શ્રીકૃષ્ણ બેઠા છે. તેમની પાસે આત્મતત્વનો નિર્ણય કરાવવા માટે મુનિઓના સમુદાયે તેમને બધી બાજુથી ઘેરી લીધા છે. ભગવાન શ્યામ સુંદર તે મુનિઓને પોતાના અવિનાશી પરમધામનો ઉપદેશ આપી રહ્યા છે. તેમની અંગકાંતિ વિકસિત નીલકમળ જેવી શ્યામ છે, બંને નેત્ર ખીલેલા કમળદળ જેવા વિશાળ છે, મસ્તક પર રેશમ જેવી સુંવાળી લટોથી યુક્ત સુંદર મુગુટ સુશોભિત છે, કંઠમાં વનમાળા શોભી રહી છે. પ્રસન્ન મુખારવિંદ મનને મોહી લે છે, ગાલો પર મકરાકૃત કુંડળ ઝળકી રહ્યા છે. વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે, ત્યાં જ કૌસ્તુભમણિ પોતાનું તેજ વિખેરી રહ્યો છે. તેમનું સ્વરૂપ અત્યંત મનોહર છે, તેમનું વૃક્ષસ્થળ કેસરના અનુલેપથી સોનેરી કાંતિ ધારણ કરે છે. તેમણે રેશમી પિતાંબર પહેર્યું છે, વિભિન્ન અંગોમાં હાર બાજુબંધ કંકણ અને કંદોરો વગેરે આભૂષણો તેમને અલંકૃત કરી રહ્યા છે. તેમણે પૃથ્વીનો મોટો ભાર ઉતારી દીધો, તેમનું હૃદય પરમાનંદથી પરિપૂર્ણ છે, તથા તેમના ચારે હાથ શંખ ચક્ર ગદા અને પદ્મથી સુશોભિત છે. સાયાગમે દ્વાર વત્યામ તું ચિત્રોધાનો પશોભિતે અષ્ટ સાહસ સંખ્યાતે તેર ભવને રૂપમંડિતે હંસ સાર સંકીર્ણ કમલોત્પલ શાલિભી સરોભિરી નિર્મલા અંબો અંભોભી પરિતે ભવનોત્તમે ઉદ્યત પ્રધોત્ત પ્રધ્યોત નોધ્યો તતુધ્યો તો શ્રીમણિમંડલે હેમ અંભોજા સનાસિનમ અંભોજ અસા અંભોજન અંબોજા સન આસિનમ કૃષ્ણમ ત્રૈલોક્ય મોહનમ મુનિવૃંદેહી પરિવૃતમ આત્મતત્વ વિનિર્ણયે તેભ્યો મુનિભ્ય સ્વમધામ દિશંતમ પરમક્ષરમ ઉન્નીનંદે ન્દીવરશ્યામમ પદ્મપત્રાયતે ક્ષણમ સ્નિગ્ધ કુંત લસંભીન કિરીટ વનમાલિનમ ચારુ પ્રસન્ન વદનમ સ્ફુરન મકરકુંડલમ શ્રીવત્સ રક્ષસમ બ્રાજત કૌસ્તુભમ સુમનો સુમહનોહરમ કાશ્મીર કપિ સોરસ્કમ પિત્તકૌશેય વાસસમ હાર કેયુર કટક કટિસૂત્રે અલંકૃતમ રતવિશ્વમ બરાભુરીભારમ મુદિતમ આસનમ શંખચક્ર ગદા પદ્મરાજદ ભુજ ચતુષ્ટયમ. નારદ પુરાણ પૂર્વ ભાગના 80મા અધ્યાયના 92-99 શ્લોક સંખ્યા. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક ભગવાનની પૂજા કરે, હૃદય મસ્તક શિખા કવચ નેત્ર અને અસ્ત્ર દ્વારા પ્રથમ આવરણ થાય છે. રખમણી વગેરે પટરાણીઓ દ્વારા બીજું આવરણ સંપન્ન થાય છે. ત્રીજા આવરણમાં નારદ પર્વત વિષ્ણુ નિષઠ ઉદ્ધવ દારૂક વિશ્વકસેન તથા સાત્યકી છે. આમનું 8 દિશાઓમાં અને વિનીતાનંદન ગરુડનું ભગવાનની સમ્મુખ પૂજન કરવું. ચોથા આવરણમાં લોકપાલોની સાથે અને 5મા આવરણમાં વજ્ર વગેરે આયુધોની સાથે વૈષ્ણવે ભગવાનની પૂજાનું કાર્ય સંપન્ન કરવું. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું, પછી જળમાં ખાંડ મિશ્રિત દૂધની ભાવના કરીને તે જળ દ્વારા તર્પણ કરવું. ત્યાર પછી સાધક પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતો રહીને મૂળ મંત્રના 108 વાર જપ કરે. ત્રણેય કાળની પૂજાઓમાં અથવા માત્ર મધ્યાહન કાળમાં જ હોમ કરવો. આસનથી લઈને વિશેષ અર્ધી સુધી સંપૂર્ણ પૂજા કરીને વિદ્વાન પુરુષ ભગવાનની સ્તુતિ અને નમસ્કાર કરે. પછી ભગવાનને આત્મસમર્પણ કરીને તેમનું વિસર્જન કર્યા પછી પોતાના હૃદય કમળમાં તેમની સ્થાપના કરે અને તન્મય થઈને ફરી આત્મસ્વરૂપ ભગવાનની પૂજા કરે. જે દરરોજ આ પ્રમાણે સાયંકાળ ભગવાન વાસુદેવની પૂજા કરે છે તે સંપૂર્ણ કામનાઓ પ્રાપ્ત કરીને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાત્રિકાળનું ધ્યાન રાત્રો ચ એન્મા રાત્રો ચિન મદના ક્રાંત ચેતસમ નંદ નંદનમ યજેદ્રાસ પરિશ્રાંતમ ગોપી મંડલ મધ્યગમ વિકસત કુંદ કલ કહલાર મલ્લિકા કુસુમો ઉદ કુસુમોદ ગતે રજો રજોભીર ધુર શરીર મંદ મારુ તે શિશિરી કૃતે ઉન્મિલ અન્ન વકેર વાલી વાલી વિગલ અન્માદ્વિક લબ્ધાંતર ભ્રામ્ય અન ભ્રામ્યંત ભ્રામ્યન્મત મિલિંદ ગીત લલિતે સન્મલ્લિકો જૃભિતે પિયુષાંશુ કરેર વિશાલિત હરિત પ્રાંતે સ્મરો દીપેન કાલિંદી પુલિનાંગણે સ્મિતમુખમ વેણુમ રણંતમ મુહુ અંતસ્તયો અંતસ્તોયલ સન્નવામ બુદ્ધ ઘટા સંઘટકારત વિષમ ચંચી ચંચચીલિલ્લિકમ અંબુજયાત દ્રશમ બિંબધારમ સુંદરમ માયુરછંદ માયુરછદ બદ્ધ મોલી વિલસ દ મિલ વિલસબ્ધીમ મિલલમાલમ ચલદ દીપ્ય તકુંડલ રત્ન રશ્મિ વિલસદ ગંડ દ ગંડદ યોધ ભાષિતમ કાંચી નુપુર હાર કંકણ લસત કેયુર્ભૂષાન્વિતમ ગોપીનામ દ્વિતીયાંતરે સુલલિતમ વન્ય પ્રસૂન સજમ અન્યો અન્ય વિનિબદ્ધ ગોપદઈ તા દોર્વલ્લિસિતમ વલ્લીવિતમ લસદ્રા ક્રીડનલોલુપમ મનસી જાક્રાંતમ મુકુંદ ભજેત વિવિધ શ્રુતિ ભિન્ન મનોહ મનોજ્ઞતર સ્વર સપ્તક મૂર્છન્તાન ગણેહિ ભ્રમમાણ મમ મુભી રુદારુ મુભિર મુભિરુ દારમણી સ્ફુટ મંડન સિગ્ની જત ચારુનતમ ચારુ ન ચારુતનુમ ઇતરેતર બદ્ધ કર પ્રમદા ગણ કલ્પિતરા સહિ સવિહાર વિદ્યો મણિશંખ મણિશંખ મ પ્યમુના વપુષા બહુધા વિહિત સ્વક દિવ્યતનુમ. નારદ પુરાણના 80મા અધ્યાયના 107-113 શ્લોક સંખ્યા. અર્થાત રાત્રે પૂજન કરવું હોય તો ભગવાનનું ધ્યાન આ પ્રમાણે કરવું. ભગવાન નંદનંદનને પોતાના હૃદયમાં પ્રેમને આશ્રય આપી રાખ્યો છે. તેઓ રાસક્રીડામાં સંલગ્ન થઈને જાણે થાકી ગયા છે અને ગોપીઓની મંડળીના મધ્યભાગમાં વિરાજી રહ્યા છે. તે સમયે યમુનાજીનો તટપ્રદેશ અમૃતમય કિરણોવાળા ચંદ્રદેવની ઉજ્જવળ જ્યોત્સનાથી પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યાંનો પ્રદેશ અત્યંત હરિયાળીથી ભરપૂર તથા ભગવત પ્રેમને વધારવામાં સહાયક થઈ રહ્યો છે. ખીલેલા જુહી કલહાર મોગરો વગેરે પુષ્પોના પરાગથી દૂષરિત મંદ મંદ વાયુ પ્રવાહિત થઈને તે નદી તટને શીતળ બનાવી રહ્યો છે. ખીલેલા નવા કુમુદોના માદક મકરંદનું પાન કરીને ઉન્મત હૃદયના ભ્રમર આમ તેમ ભ્રમણ કરતા રહીને મધુર ગુંજરાવ કરી રહ્યા છે, જેનાથી તે વનપ્રદેશ અતિ મનોહર પ્રતીત થાય છે. ત્યાં ચારે બાજુ સુંદર ચમેલીની સુગંધ પ્રસરી રહી છે. આવા મનોહર યમુના તટ પર શ્યામ સુંદર મુખથી મંદ મંદ મુસ્કાનની પ્રભા પ્રસરાવતા વેણુનાદ કરી રહ્યા છે. તેમની અંગ ક્રાંતિ પાણીથી ભરેલા વાદળોની ઘટાથી ટક્કર લઈ રહી છે. ભ્રુકુટીનો મધ્યભાગ થોડો ચંચળ થઈ ગયો છે. બંને નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ છે. લાલ લાલ હોઠ બિંબ ફળને લજાવી રહ્યા છે. ભગવાનની તે ઝાંખી બહુ સુંદર છે. મસ્તક પર મોરપંખનો મુગટ છે, જેના કારણે તેમણે બાંધેલા કેશ ગુચ્છ બહુ સુંદર લાગે છે. તેમના બંને ગાલ કાનના કુંડળોમાં જડિત રત્નોના કિરણોથી પ્રકાશિત થઈ રહ્યા છે અને તેથી શ્યામ સુંદરની સુંદરતામાં વૃદ્ધિ થઈ રહી છે. તેઓ કંદોરો નુપુર હાર કંકણ અને સુંદર બાજુબંધ વગેરે આભૂષણોથી વિભૂષિત થઈને પોતાની મનમોહિની ઝાંખી દેખાડી રહ્યા છે. ગળામાં વનમાળા શોભી રહી છે. એક બાજુ એક બીજી સાથે હાથ મિલાવીને નૃત્ય કરનારી ગોપાંગનાઓની બાહુરૂપી લતાઓથી તે ઘેરાયેલ છે. આ પ્રમાણે પરમ સુંદર શોભામય દિવ્ય રાસલીલાને માટે સદા ઉત્સુક રહેનારા પ્રેમના આશ્રય એવા ભગવાન મુકુંદનું ભજન કરો. તેઓ નાના પ્રકારની શ્રુતિઓના એટલે કે સંગીતમાં કોઈ સપ્તકના 22 ભાગોમાંથી એક ભાગ અથવા કોઈ સ્વરના એક અંશને શ્રુતિ કહે છે. સ્વરનો આરંભ અને અંત એનાથી થાય છે. સડજમાં 4, ઋષભમાં 3, ગાંધારમાં 2, મધ્ય અને પંચમમાં 4-4, દૈવતમાં 3 અને નિષાદમાં 2 શ્રુતિઓ હોય છે. શ્રુતિઓના ભેદથી યુક્ત પરમ મનોહર 7 સ્વરોની મૂર્છના એટલે કે સંગીત, એટલે કે સંગીતમાં 1 ગ્રામથી બીજા ગ્રામ સુધી જવામાં 7 સ્વરોનો જે આરોહ અવરોહ થાય છે તેનું નામ મૂર્છના છે. ગ્રામના 7મા ભાગને જ મૂર્છના કહે છે. ભરત મુનિના મત પ્રમાણે ગીત ગવાય ત્યારે ગળાના કંપારાથી જ મૂર્છના થાય છે. એટલે કે 7 સ્વરોની મૂર્છના એટલે સંગીત અને ત્રણેનાની સાથે સાથે ત્રણેના કહેતા મૂર્છના વગેરે દ્વારા રાગ કે સ્વરના વિસ્તારને તાન કહે છે. સંગીત દામોદરના મત પ્રમાણે સ્વરોથી ઉત્પન્ન થતા તાન 49 છે. એ 49 તાનોથી પણ 8300 કુટ તાન નીકળે છે, એટલે કે 8300 કુટ તાન નીકળે છે. કોઈ અન્ય મત પ્રમાણે કુટ ત્રણેની સંખ્યા 5040 પણ માનવામાં આવે છે, એટલે કે અને ત્રણેનાની સાથે સાથે ગોપાંગનાઓ સહિત નાચી રહ્યા છે. સુંદર મણિમય સ્વચ્છ આભૂષણોના મધુર ઝંકારથી ભગવાનનું સંપૂર્ણ શરીર પણ ઝણકારમય થઈ ગયું છે. ગોપીઓ એકબીજી સાથે હાથમાં હાથ નાખીને મંડળાકાર ઊભી છે. એવી રાસલીલા મંડળની રચનામાં જો કે ભગવાન શ્યામ સુંદર વચ્ચે મણિમય મેઘની જેમ સ્થિત છે, તો પણ એ જ શરીરથી તેમણે અનેક દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને પ્રત્યેક 2 ગોપીની વચ્ચે પણ સ્થિત છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક ભગવાનની પૂજા કરે, હૃદયાદિ અંગો દ્વારા પ્રથમ આવરણની પૂજા થાય છે. ધન સંપત્તિની ઈચ્છા રાખનાર શ્રેષ્ઠ વૈષ્ણવ પૂર્વોક્ત કેશવ કીર્તિ વગેરે 16 જોડીની કમળના પુષ્પો દ્વારા પૂજા કરે છે. તે બધાના નામના આદિમાં ક્રમશઃ 16 સ્વરોને સંયુક્ત કરે છે. જેમ કે કેશવ કીર્તિ, નારાયણ કાંતિ, માધવ તૃષ્ટિ, ગોવિંદ પુષ્ટિ, વિષ્ણુ ધૃતિ, મધુસૂદન શાંતિ, ત્રિવિક્રમ ક્રિયા, વામન દયા, શ્રીધર મેઘા, ઋષિકેશ હર્ષા, પદ્મનાભ શ્રદ્ધા, દામોદર લજ્જા, વાસુદેવ લક્ષ્મી, શંકરષણ સરસ્વતી, પ્રદ્યુમ્ન પ્રીતિ અને અનિરુદ્ધ રતિ, આ 16 જોડી છે. એમના આદિમાં ક્રમશ અ આ ઈ ઉ ઉ ઋ ઋ એ એ ઓ ઓ અમ અહ, આ 16 સ્વરોને અનુસ્વાર યુક્ત કરીને જોડવા જોઈએ. જેમ કે અમ કેશવ કીર્તિભ્યામ નમઃ, આમ નારાયણ કાંતિભ્યામ કાંતયે નમઃ વગેરે. આ જ મંત્રોથી આમની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ઇન્દ્ર વગેરે દિક્પાલો અને વજ્ર વગેરે આયુધોની પૂજા કરવી. એક જાડો ગોળ અને લીસો ખૂંટો કે જે એક વેંત ઊંચો હોય તેને જમીનમાં રોપી દેવો અને તેને પગ વડે દબાવીને એકબીજાના હાથ મિલાવીને તેની ચારે બાજુ ચક્કર લગાવીને રાસ ગોષ્ઠી કહે છે. આ પ્રમાણે પૂજા કરીને દૂધ ઘી અને મિશ્રીનું ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું અને 16 પ્યાલા લઈને તે બધામાં મિશ્રી નાખેલી ખીર પીરસવી અને પૂર્વોક્ત જોડીઓને ક્રમશઃ અર્પણ કરવી. પછી બાકીના કાર્ય પૂર્વવત કરીને સાધકે 1000 મંત્ર જપવા, પછી સ્તુતિ નમસ્કાર અને પ્રાર્થના કરીને પૂજનનું શેષ કાર્ય પૂરું કરવું. આ પ્રમાણે જે ઉપાસક ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરે છે તે તમામ સમૃદ્ધિ ઉપરાંત અણીમા વગેરે 8 સિદ્ધિઓનો તે સ્વામી થઈ જાય છે, એમાં જરા પણ શંકા નથી. આ લોકમાં તે પ્રચુર ભોગો ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આ પ્રમાણે પૂજા વગેરે દ્વારા મંત્ર સિદ્ધ થઈ ગયા પછી અભિષ્ટ મનોરથો સિદ્ધ કરે અથવા વિદ્વાન પુરુષ મંત્ર જપની 28 આવૃત્તિ પૂર્વક ત્રણેય સમય ભગવાનની પૂજા કરે, તે સમયમાં આવરણ દેવતાઓનું પણ તર્પણ કરે. પ્રાતઃકાળે દહીંમાં ગોળ નાખીને, મધ્યાહનકાળે માખણયુક્ત દૂધથી અને સાયંકાળે મિશ્રી સાથેના દૂધથી તર્પણ કરે. મંત્રના અંતમાં તર્પણીય દેવતાઓના નામોમાં દ્વિતીય વિભક્તિ જોડીને અંતમાં તર્પયામી પદનો પ્રયોગ કરવો. ત્યાર પછી બાકીની પૂજા કરે. ભગવત પ્રસાદ સ્વરૂપ જળ પોતાના અંગ પર છાંટીને તેનું પાન કરે. તેનાથી તૃપ્ત થઈને દેવતાનું વિસર્જન કરીને તન્મય થઈને જપ કરે. હવે સકામ ભાવે કરવામાં આવતા તર્પણમાં જરૂરી દ્રવ્ય કહેવામાં આવે છે શાસ્ત્રોક્ત વિધાન સંબંધિત વસ્તુઓનો આશ્રય લઈને તેમનામાંથી કોઈ એકનું પણ સેવન કરવું, ખીર, દહીંવડા, ઘી, ગોળ, મિશ્રિત અન્ન, ખીચડી, દૂધ, દહીં, કેળા, આમલી, મોચા, ખાંડ, માલપુઆ, લાડુ, લાજા, ભાત, માખણ આ 16 પદાર્થ બ્રહ્માજી વગેરે દ્વારા તર્પણમાં ઉપયોગી કહ્યા છે. જે પ્રાતઃકાળે અંતમાં લાજા એટલે ધાણી અને પહેલાં ભાત અને મિશ્રી અર્પિત કરીને 74 વખત તર્પણ કરે છે તથા સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણના ચરણોનું ધ્યાન કરે છે તે મંત્રોપાસક અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરી લે છે. તરતનું કાઢેલું ગરમ દૂધ ધારોષ્ણ તથા ગરમ કરેલા દૂધથી માખણ, દહીં, દૂધ તથા કેરીનો રસ, ઘી, સાકર, મધ અને શરબત આ 9 દ્રવ્યોમાંથી દરેક દ્રવ્ય દ્વારા 12 વખત તર્પણ કરવું. આ પ્રમાણે જે શ્રેષ્ઠ સાધક 108 વખત તર્પણ કરે છે તે પૂર્વોક્ત ફળનો ભાગી થાય છે. વધારે કહેવાથી શું લાભ? તે તર્પણ સંપૂર્ણ કામનાઓ પૂરી કરનાર છે. મિશ્રી નાખેલા ધારોષ્ણ દૂધની ભાવનાથી જળ દ્વારા શ્રીકૃષ્ણનું તર્પણ કરીને પોતાને ગામ જનાર સાધક ત્યાં પોતાના પરિવારના લોકો સાથે ધન, વસ્ત્ર અને ભોજન પદાર્થ પ્રાપ્ત કરી લે છે. મંત્રોપાસક જેટલી વાર તર્પણ કરે તેટલી જ સંખ્યામાં જપ કરે તે તર્પણ દ્વારા તે તમામ કાર્ય સિદ્ધ કરી લે છે. હવે હું સાધકોના હિત માટે સકામ હોમનું વર્ણન કરું છું. ઉત્તમ લક્ષ્મીની અભિલાષા રાખનાર મંત્રોપાસકે બિલીના ફૂલો દ્વારા હોમ કરવો, ઘી અને અન્નની વૃદ્ધિ માટે ઘી મિશ્રિત અન્નની આહુતિ આપવી. હવે હું એક ઉત્તમ રહસ્યનું વર્ણન કરું છું જે મનુષ્યને મોક્ષ પ્રદાન કરનારું છે. સાધક પોતાના હૃદય કમળમાં ભગવાન દેવકી નંદનનું આ પ્રમાણે ધ્યાન કરે. શ્રીમદ કુંદે દુગોરમ સરસી જનયનમ શંખ ચક્રે ગદાંબજે બિભ્રાણમ હસ્ત પદ્મેર નવન નીલ નવ નલીન લસન્માલયા દીપ્યમાનમ વંદે વેદ્ય મુનિન્દ્રે કણિકમણી કણિકમણી લ સદિવ્યભૂષા ભીરામમ દિવ્યા અંગલેપ ભાસમ સકલ ભયહરમ પીતવસ્ત્ર મુરારિમ. નારદ પુરાણ પૂર્વભાગ 3ના 80મો અધ્યાય 150મો શ્લોક. અર્થાત જે કુંદ અને ચંદ્રમા જેવા ગોર વર્ણના છે, જેમના નેત્ર કમળની શોભાને લજવી રહ્યા છે, જે પોતાના કરાર બિંદુમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરે છે, તાજા કમળોની માળાથી સુશોભિત છે, નાના નાના અનેક મણીઓથી યુક્ત દિવ્ય આભૂષણો એમના અનુપમ સૌંદર્ય માધુર્યને વધારી રહ્યા છે, તથા જેમના શ્રી અંગોમાં દિવ્ય અંગરાગ શોભી રહ્યા છે, તે મુનિઓ દ્વારા જાણવા યોગ્ય સકળ ભયહારી પિતાંબરધારી શૃંગારની હું વંદના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને આદિપુરુષ શ્રીકૃષ્ણને પોતાના વિકસિત હૃદયકમળના આસન પર બિરાજમાન જોવા અને એવી ભાવના કરે કે તેઓ મેઘોની શ્યામઘટા તથા અદ્ભુત સુવર્ણ જેવી નીલ તથા પિત્ત પ્રભા ધારણ કરે છે. આ ચિંતનની સાથે સાધકે 12 લાખ મંત્ર જાપ કરવા. 2 પ્રકારના મંત્રોમાંથી એકના જે પ્રણવ સંપુટિત છે જપ કરવા જોઈએ. પછી દૂધવાળા વૃક્ષની સમિધાઓથી 12,000 આહુતિ આપવી અથવા મધથી અને મિશ્રિત ખીરથી હોમ કરવો. આ પ્રમાણે મંત્રોપાસક પોતાના હૃદય કમળમાં લોકેશ્વરોના પણ આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતો રહીને દરરોજ 3,000 મંત્રોના જપ કરે. પછી સાયંકાળ માટે નિર્દેશિત વિધિથી સારી રીતે પૂજી કરીને સાધક ભગવત ચિંતનમાં સંલગ્ન થઈને પુનઃ પૂર્વોક્ત રીતે હવન કરે. જે સાધક આ પ્રમાણે ગોપાલ નંદન શ્રીકૃષ્ણની દરરોજ આ ઉપાસના કરે છે તે ભવસાગરથી પાર થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. પ્રથમ 2 ત્રિભુજ અંકિત કરવા, જેમાં એક ઉર્ધ્વમુખ અને બીજો અધોમુખ હોય, એકની ઉપર બીજો ત્રિકોણ હોવો જોઈએ. આ પ્રમાણે 6 ખૂણા થઈ જશે. ખૂણા બાહ્ય ભાગમાં થશે. તેમની મધ્યમાં જે ષટકોણ ચક્ર હશે તેને અગ્નિપુર કહે છે. તે અગ્નિપુરના મધ્ય ભાગમાં ક્લિમ અથવા બીજ મંત્ર અંકિત કરવો. તેની સાથે સાધ્ય પુરુષ તથા એવા કાર્યનો પણ ઉલ્લેખ કરવો. બહિર્ગત કોણોના છેદમાં ષડક્ષર મંત્ર લખવો. 6 ખૂણાઓની ઉપર એક ગોળાકાર રેખા ખેંચીને તેની બહારના ભાગમાં 10 પાંદડી કમળ અર્પિત કરે. તે 10 પાંદડીઓના કેસરોમાં એક એકમાં 2-2 અક્ષરોના ક્રમથી રીમ અને શ્રીમ સાથે દશાક્ષર મંત્રના અક્ષરોનો ઉલ્લેખ કરો. ત્યાર પછી પાંદડીઓના મધ્ય ભાગમાં દશાક્ષર મંત્રના એક એક અક્ષરને લખો. આ પ્રમાણે લખેલી 10 પાંદડીઓના પાંદડીઓ ચક્રને 4 ખૂણાની રેખાથી ભૂપુરથી અવરુદ્ધ કરે. ભૂપુરમાં અસ્ત્રોના સ્થાનમાં કામબીજ ક્લીમનો ઉલ્લેખ કરો. આ યંત્રને સોનાના પતરા પર સોનાની જ સળીથી ગોરોચન દ્વારા લખીને તેની ગુટિકા બનાવી લેવી. આ જ ગોપાલ યંત્ર છે. આ સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારું છે. જે રક્ષા, યશ, પુત્ર, પૃથ્વી, ધનધાન્ય, લક્ષ્મી અને સૌભાગ્યની ઈચ્છા રાખવાવાળા હોય તે પુરુષે નિરંતર આ યંત્ર ધારણ કરવું જોઈએ. આનો અભિષેક કરીને મંત્રના જાપ કરીને આ યંત્ર ધારણ કરવું જોઈએ. આ ત્રણેય લોકને વશમાં કરવા માટે એકમાત્ર અમોઘ ઉપાય છે. આ યંત્રની મહાન શક્તિ અવર્ણનીય છે. સ્મર એટલે ક્લિમ, ત્રિવિક્રમ, રુ, યુક્ત ચક્રી, ક અર્થાત ક્રુ, આ પછી શણાય તથા હૃત નમઃ. આ ક્લિમ કૃષ્ણાય નમઃ ષડક્ષર મંત્ર છે જે સંપૂર્ણ મનોરથને સિદ્ધ કરનારો છે. વારાહ એટલે વારાહ, હ અગ્નિ, ર શાંતિ, ઈ અને ઇન્દુ એટલે માથે મીંડું અનુસ્વાર, આ બધા મળીને માયાબીજ હ્રીમ કહેવામાં આવ્યા છે. મૃત્યુ, સ વહની, ર ગોવિંદ, ઈ અને ચંદ્ર એટલે કે અનુસ્વારથી યુક્ત શ્રીબીજ શ્રીમ કહેવાય છે. આ બંને બીજોથી યુક્ત થવાથી અષ્ટાદશાક્ષર મંત્ર હ્રીમ શ્રીમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા 20 અક્ષરોનો થઈ જાય છે. શાલિગ્રામમાં, મણિમાં, યંત્રમાં, મંડળમાં તથા પ્રતિમાઓમાં જ સદા શ્રી હરિની પૂજા કરવી જોઈએ, માત્ર જમીન પર નહીં. જે આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. 20 અક્ષરવાળા મંત્રના બ્રહ્મા ઋષિ છે. છંદનું નામ ગાયત્રી છે. શ્રીકૃષ્ણ દેવતા છે. ક્લિમ બીજ છે અને સ્વાહા શક્તિ છે. ત્રણ ત્રણ, ચાર ચાર, ચાર તથા બે મંત્રાક્ષરો દ્વારા ષડંગ ન્યાસ કરવો. મૂળ મંત્રથી વ્યાપક ન્યાસ કરીને મંત્રથી સંપુટિત માતૃકા વર્ણોનો તેમના નિયત સ્થાનોમાં એકાગ્રતાપૂર્વક ન્યાસ કરવો. પછી 10 તત્વોનો ન્યાસ કરીને મૂળ મંત્ર દ્વારા વ્યાપક કરે. ત્યાર પછી દેવભાવની સિદ્ધિ, ઇષ્ટદેવની સાથે તન્મયતા પ્રાપ્ત કરવા માટે મંત્ર ન્યાસ કરે. મૂર્તિ પંજર નામક ન્યાસ પૂર્વત કરે. પછી ષડંગ ન્યાસ કરીને હૃદય કમળમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરે. દ્વારકાપુરીમાં હજારો સૂર્ય સમાન પ્રકાશિત થતા સુંદર મહેલો અને ઘણા કલ્પવૃક્ષોથી ઘેરાયેલો એક મણિમય મંડપ છે, જેના સ્તંભ અગ્નિ જેવા જ જાજ વલ્યમાન રત્નોથી બનેલા છે. તેના હાર, તોરણ અને દિવાલો બધા પ્રકાશમાન મણિઓથી બનેલા છે. ત્યાં ખીલેલા સુંદર પુષ્પોના ચિત્રોથી સુશોભિત ચંદ્રવાઓમાં મોતીઓની ઝાલરો લટકી રહી છે. મંડપનો મધ્યભાગ અનેક પ્રકારના રત્નોથી બનેલો છે, જે પદ્મરાગ મણિમય ભૂમિથી સુશોભિત છે. ત્યાં એક કલ્પવૃક્ષ છે, જેના પરથી નિરંતર દિવ્ય રત્નોની વૃષ્ટિ થતી રહે છે. આ વૃક્ષની નીચે પ્રજ્વલિત રત્નમય પ્રદીપોની હારમાળાથી ચારે બાજુ દિવ્ય પ્રકાશ છવાયેલો રહે છે. ત્યાં મણિમય સિંહાસન પર દિવ્ય કમળોનું આસન છે, જે ઉગતા સૂર્યના જેવું અરુણ પ્રભાથી પ્રકાશી રહ્યું છે. તે આસન પર વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણનું ચિંતન કરે, જે તપાવેલા સુવર્ણ સમાન તેજસ્વી છે. તેમનો પ્રકાશ એક સરખો સદા ઉદિત રહેનારા કરોડો ચંદ્રમા, સૂર્ય, વીજળી જેવો છે. તેઓ સર્વાંગ સુંદર, સૌમ્ય તથા સમસ્ત આભૂષણોથી વિભૂષિત છે. તેમના અંગો પર પિતાંબર શોભી રહ્યું છે. તેમના ચાર હાથ ક્રમશઃ શંખચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત છે. તેઓ પલ્લવ એટલે કુંપણોની સુંદરતાને છીનવી લેનારા પોતાના ડાવા ચણાર વિંદના અગ્રભાગથી કળશનો સ્પર્શ કરી રહ્યા છે, જેથી કોઈપણ પ્રકારના પ્રયાસ વિના રત્નમયી ધારાઓ ઉછળતી ઉછળતી નીચે પડી રહી છે. તેમની જમણી બાજુ સત્યભામાજી ઊભા રહીને પોતાના હાથોમાં દિવ્ય કલશ લઈને તેમાંથી નીકળી રહેલી રત્ન રાશિમય દિવ્ય જળધારાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના મસ્તક પર અભિષેક કરી રહ્યા છે. નાગ્નજીતી એટલે સત્યા અને સુનંદા એ ઉક્ત દેવીઓની પાસે ઊભા રહીને તેમને એક પછી બીજો કળશ આપી રહ્યા છે. એ બંનેના ક્રમશઃ ડાબા અને જમણા ભાગે ઊભા રહેલા મિત્રવિંદા અને લક્ષ્મણા કળશ આપી રહ્યા છે અને એમના પણ જમણા ભાગમાં ઉભેલા જાંબવતી અને સુશીલા રત્નમયી નદીથી રત્નપૂર્ણ કળશ ભરીને તેમના હાથોમાં આપી રહ્યા છે. તેમના બાહ્ય ભાગમાં ચારે બાજુ ઊભી રહેલી 16,000 શ્રીકૃષ્ણ વલ્લભાવોનું ધ્યાન કરો, જે સુવર્ણ અને રત્નમયી ધારાઓથી યુક્ત કળશોથી સુશોભિત થઈ રહી છે. તેમના બાહ્ય ભાગમાં 8 નિધિઓ છે, જે ધન દ્વારા ત્યાં વસુધા ભૂમિને ભરપૂર કરી દે છે. તેમના બાહ્ય ભાગમાં બધા કૃષ્ણવંશીઓ વિદ્યમાન છે અને પહેલાની જેમ સ્વર વગેરે પણ છે. આ પ્રમાણે ધ્યાન કરીને 500,000 જપ કરવા અને લાલ કમળો દ્વારા દશાંશ હોમ કરીને પૂર્વોક્ત વૈષ્ણવપીઠ પર ભગવાનનું પૂજન કરવું. પૂર્વોક્ત પીઠની પૂજા કર્યા પછી મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને તેમાં ભક્તિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું આહ્વાન કરવું અને તેમાં પૂર્ણતાની ભાવનાથી પૂજા કરવી. આસનથી આભૂષણ સુધી ભગવાનને અર્પણ કરીને પછી ન્યાસક્રમથી આરાધના કરવી. સૃષ્ટિ સ્થિતિ સડંગ કિરીટ બેકુંડળ શંખ ચક્ર ગદા પદ્મ વનમાળા શ્રીવત્સ અને કૌસ્તુભ આ બધાનું ગંધ પુષ્પથી પૂજન કરીને શ્રેષ્ઠ વૈષ્ણવ મૂળ મંત્ર દ્વારા 6 ખૂણાઓમાં 6 અંગોનો અને પૂર્વાદિ પાંદડીઓમાં ક્રમશઃ વાસુદેવ વગેરે તથા ખૂણાઓમાં શાંતિ વગેરેનું પૂજન કરવું. ત્યાર પછી 16,000 શ્રીકૃષ્ણ પત્નીઓની એક સાથે પૂજા કરવી. ત્યાર પછી ઇન્દ્ર નીલ મુકુંદ કરાલ આનંદ કચ્છપ શંખ અને પદ્મ આ 8 નિધિઓનું ક્રમશઃ પૂજન કરવું. તેમના બાહ્ય વિભાગમાં ઇન્દ્ર વગેરે લોકપાલો તથા વજ્ર વગેરે આયુધોની પૂજા કરવી. આ પ્રમાણે 7 આવરણોથી ઘેરાયેલા શ્રીકૃષ્ણની આદરપૂર્વક પૂજા કરીને દહીં ખાંડ અને ઘી મિશ્રિત અન્નનું નિવેદ્ય અર્પણ કરીને તેમને તૃપ્ત કરવા. ત્યાર પછી દિવ્યોપચાર સમર્પિત કરીને સ્તુતિ અને નમસ્કાર બાદ આવરણ દેવતાઓની સાથે ભગવાનને પોતાનામાં બેસાડીને ભગવત સ્વરૂપ આત્માનું પૂજન કરીને વિદ્વાન પુરુષ તન્મય થઈ જાય. રત્નાભિષેક યુક્ત ધ્યાનમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપની પૂજા 20 અક્ષરવાળા મંત્રને આશ્રિત છે. આ પ્રમાણે જે મંત્રની આરાધના કરે છે તે સમૃદ્ધિનો આશ્રય થાય છે. જે જપ હોમ પૂજન અને ધ્યાન કરતાં કરતાં ઉક્ત મંત્રનો જપ કરે છે તેનું ઘર રત્નો સુવર્ણો તથા ધનધાન્ય નિરંતર પરિપૂર્ણ રહે છે. આ વિશાળ પૃથ્વી તેના હાથમાં આવી જાય છે અને તે સર્વ પ્રકારના ધાન્યથી પરિપૂર્ણ રહે છે. સાધક તેના પુત્રો પરિવારથી આનંદિત રહે છે અને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ઉક્ત મંત્રથી સાધક આ પ્રકારના અનેક પ્રયોગોની સાધના કરી શકે છે. હવે હું સંપૂર્ણ સિદ્ધિઓ આપનારા મંત્રરાજ દશાક્ષરનું વર્ણન કરું છું. સ્મૃતિ ગ આ સદ્ય એટલે કે ઓ થી યુક્ત હોય અને લોહિત એટલે પ વામનેત્ર ઈ થી સંલગ્ન હોય એ પછી જનવલ્લભા આ અક્ષર સમુદાય હોય, ત્યાર પછી પવન એટલે ય હોય અને અંતમાં અગ્નિપ્રિયા સ્વાહા હોય તો આ ગોપી જનવલ્લભાએ સ્વાહા દશાક્ષર મંત્ર કહેવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ નારદ છે. વિરાટ છંદ શ્રીકૃષ્ણ દેવતા ક્લિમ બીજ અને સ્વાહા શક્તિ છે આ વાત મનીષી પુરુષોએ કહી છે. આ ચક્ર વિચક્ર સુચક્ર ત્રિલોક્ય રક્ષણ ચક્ર તથા અસુરાંતક ચક્ર આ શબ્દોના અંતમાં ય વિભક્તિ અને સ્વાહાપદ જોડીને આ પંચવિધ ચક્રો દ્વારા પંચાંગ ન્યાસ કરવો. એટલે ન્યાસ વાક્યનો પ્રયોગ આ પ્રમાણે છે. ઓમ સુચક્રાય સ્વાહા શિખાય વસટ, ઓમ આ ચક્રાય સ્વાહા હૃદયાય નમઃ, ઓમ ત્રિલોક્ય રક્ષણ ચક્રાય સ્વાહા કવચાય હુમ, ઓમ વિચક્રાય સ્વાહા શિરસે સ્વાહા, ઓમ અસુરાંતક ચક્રાય સ્વાહા અસ્ત્રાય ફટ. ત્યાર પછી પ્રણવ સંપુટિત મંત્ર બોલીને 3 વાર હાથોમાં વ્યાપક નાશ કરે. ત્યાર પછી મંત્રના દરેક અક્ષરને અનુસ્વારયુક્ત જોડીને તેમના આદિમાં પ્રણવ અને અંતમાં નમઃ જોડીને તેમના જમણા અંગૂઠાથી લઈને કાળા ડાબા અંગૂઠા સુધી આંગળીઓના પર્વમાં ન્યાસ કરવો. જેમ કે ઓમ ગોમ નમઃ દક્ષિણા અંગુષ્ઠ પર્વસુ, ઓમ પીમ નમઃ દક્ષિણ તર્જની પર્વસુ, ઓમ જમ નમઃ દક્ષિણ મધ્યમા પર્વસુ, ઓમ નમ નમઃ દક્ષિણાના અનામિકા પર્વસુ, ઓમ વમ નમઃ દક્ષિણ કનિષ્ઠિકા પર્વસુ, ઓમ લલમ નમઃ વામ કનિષ્ઠિકા પર્વસુ, ઓમ ભામ નમઃ વામ અનામિકા પર્વસુ, ઓમ યમ નમઃ વામ મધ્યમા પર્વસુ, ઓમ સ્વામ नमः वाम तर्जनी परवशु ओम हाम नमः वाम अंगुष्ठ अंगुष्ठयर वशु। आ सृष्टि न्यास बतावामां आव्यो छे, हवे स्थिति न्यास कहेवामां आवे छे। विद्वान पुरुष स्थिति न्यास में डाबी कनिष्ठिका थी लईने जमणी कनिष्ठिका सुधी पूर्वोक्त रूपे मंत्राक्षरोनो न्यास करे। संहार न्यास में डाबा अंगूठा थी जमणा अंगूठा सुधी उक्त मंत्रोक्षरोनो न्यास करे। आ संहार न्यास दोष समुदायनो नाशक छे। शुद्ध चेता ब्रह्मचारीओए स्थिति अने संहार न्यास पहला करीने अंत में सृष्टि न्यास करवो जोईए, केम के ते विद्या प्रदान करनारो छे। गृहस्थोने माटे अंत में स्थिति न्यास करवो योग्य छे, तेमने सृष्टि अने संहार न्यास पहला करी लेवा जोईए, केम के स्थिति न्यास काम काम्यादि स्वरूप कामना पूरक छे। विरक्त मुनीश्वरोए हमेशा संहार न्यास अंत में करवो जोईए, त्यार पछी साधक फरी स्थिति क्रम में मंत्राक्षरोनो आंगणीओ में न्यास करे, त्यार पछी फरी पूर्वोक्त चक्रो द्वारा हाथों में पंचांग न्यास करे, जेम के ओम आचक्राय स्वाहा अंगुष्ठाभ्याम नमः, ओम विचक्राय स्वाहा तर्जनीभ्याम नमः, ओम सुचक्राय स्वाहा मध्यमाभ्याम नमः, ओम त्रैलोक्य रक्ष चक्राय स्वाहा अनामिकाभ्याम नमः, ओम असुरांत चक्राय स्वाहा कनिष्ठी काभ्याम नमः। त्यार पछी विद्वान पुरुष मूल मंत्र थी संपुटित अनुस्वार युक्त मातृका वर्णोनो मातृका न्यासना स्थानमां विनित भावे न्यास करे। त्यार पछी प्रणव संपुटित मूल मंत्रनो उच्चारण करीने व्यापक न्यास करे। त्यार पछी पूर्वोक्त मूर्ति पंजर नामक न्यास करे। त्यार पछी क्रमशः दशांग न्यास अने पंचांग न्यास करे। दशांग न्यासनी विधि आ प्रमाणे छे। हृदय मस्तक शिखा सर्वांग संपूर्ण दिशाओ दक्षिणा पार्श्व वाम पार्श्व कमर पीठ तथा मस्तक आ बधा अंगों में श्रेष्ठ वैष्णव मंत्रना एक एक अक्षरोनो न्यास करे। पछी एकाग्रचित थईने पूर्वोक्त चक्रो द्वारा पुनः पूर्ववत पंचांग न्यास करे। आ सिवाय अष्टादशाक्षर मंत्रने माटे बतावेला अन्य प्रकारना न्यासोनो पण अहीं प्रयोग करी लेवो जोईए। त्यार पछी साधके वेणु अने बिल्वनी मुद्रा देखाड़वी, पछी सुदर्शन मंत्रथी दिग्बंधन करे। अंगूठा सिवायनी बाकीनी आंगळीओ जो सीधी रहे तो आ हृदय मुद्रा कहेवाय छे। शिरो मुद्रा पण आवी ज थाय छे। अंगूठाने नीचे राखीने जे मुठ्ठी वाळवामां आवे छे तेनुं नाम शिखा मुद्रा छे। हाथनी आंगळीओने पहोळी करवी ए वरुण मुद्रा कहेवाय छे। बंने भुजाओना अंगूठा अने तर्जनीथी चपटी वगाड़ीने तेना धुनीने बधी बाजू फैलावो एने अस्त्र मुद्रा कही छे। तर्जनी अने मध्यमां बे आंगळीओ नेत्र मुद्रा छे, ज्यां त्रण नेत्रनो न्यास करवो होय त्यां तर्जनी मध्यमानी अने अनामिका आंगळीઓનો પણ લઈ નેત્રમયનું પ્રદર્શન કરી શકાય છે। ડાબા હાથનો અંગૂઠો ઓઠ પર લાગેલો હોય તેની કનિષ્ઠિકા આંગળી જમણા હાથના અંગૂઠા સાથે જોડાયેલી હોય, જમણા હાથની કનિષ્ઠિકા પહોળી કરેલી હોય અને તેની તર્જની મધ્યમાં અને અનામિકા આંગળીઓ કંઈક સંકોરીને હલાવવામાં આવતી હોય તો આ વેણુ મુદ્રા કહેવાય છે। આ મુદ્રા અત્યંત ગુપ્ત હોવાની સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે। વનમાળા શ્રીવત્સ અને કૌસ્તુભ નામક મુદ્રાઓ પ્રસિદ્ધ છે, તેથી તેમનું વર્ણન કરવામાં આવતું નથી। વનમાળા વગેરે મુદ્રાઓના લક્ષણ આ પ્રમાણે છે। સ્પૃશેત કંઠાદી પાદાંતમ તર્જન્ય અંગુષ્ઠ નિષ્ઠયા કરદ્વદયેન તું ભવેન મુદ્રયેમ વનમાલિકા। એટલે કે બંને હાથોની તર્જન્ય અંગૂઠાને જોડીને તેમના દ્વારા કંઠથી લઈને ચરણ સુધી સ્પર્શ કરે અને વનમાળા નામક મુદ્રા કહી છે। અન્યો અન્ય સ્પૃષ્ટ કરયોર મધ્યમાં અનામિકા અંગુલી અંગુષ્ઠેન તું બધનીયાત કનિષ્ઠા મૂળ સંસ્રિતે તર્જન્યો કારયે દેશા મુદ્રા શ્રીવત્સ સંગિકા। અર્થાત પરસ્પર જોડાયેલી બંને હાથની મધ્યમાં અને અનામિકા આંગળીઓને અંગૂઠા સાથે જોડી અને તર્જની આંગળીઓને કનિષ્ઠા આંગળીઓની મૂળ ભાગથી જોડે આનું નામ શ્રીવત્સ મુદ્રા છે। દક્ષિણશ્યા અનામિકા અંગુષ્ઠ સંલગ્નામાં કનિષ્ઠિકામ કનિષ્ઠ યા અન્યયા બદધ્વા तर्जन्या दक्षया तथा वामानामां च बदनीयादक्षा अंगुष्ठस्य मूलके अंगुष्ठमध्यमे वामे संयोज्य सरलाः पराः। चतसो अप्यसंलग्ना मुद्रा कौस्तुभ संज्ञिका अर्थात जमणा हाथनी अनामिका अने अंगूठाथी जोड़ेली कनिष्ठिका आंगळीने डाबा हाथनी कनिष्ठिका साथे जोड़ी देवी। जमणी तर्जनी साथे डाबी अनामिकाने जोड़े आंगळीओने सीधी राखवी। चारे आंगळीओना अग्रभाग परस्पर मळेला होय आ कौस्तुभ मुद्रा छे। डाबा अंगूठाने ऊपर तरफ ऊभो करीने तेने जमणा हाथना अंगूठा साथे जोड़ी दे अने तेना अग्रभागने जमणा हाथनी आंगळीओथी दबावीने पछी ते आंगळीओने डाबा हाथनी आंगळीओथी खूब दबावीने जोड़ी देवी अने तेने पोताना हृदय कमळमां स्थापित करवी। साथे साथे काम बीज क्लीमनुं उच्चारण करता रहेवू। मनीषरोए आने परम गोपनीय बिल्व मुद्रा कही छे। आ संपूर्ण सुखोनी प्राप्ति करावनारी छे। मन वाणी अने शरीरथी जे पाप करवामां आव्युं होय ते बधुं आ मुद्राना ज्ञान मात्रथी नष्ट थई जशे। मंत्रनું ધ્યાન જપ અને પૂર્વોક્ત રૂપે ત્રિકાળ પૂજન કરવું જોઈએ। દશાક્ષર તથા અષ્ટાક્ષર વગેરે બધા મંત્રોમાં એક જ ક્રમ સૂચવવામાં આવ્યો છે। આ પ્રમાણે મંત્રસિદ્ધ થઈ જતા મંત્રોપાસક તેના વડે નાના પ્રકારના સુખ અથવા પારલૌકિક પ્રયોગ કરી શકે છે। શીતળા રોગ ગુમડા કે તાવ વગેરેથી બળતરા અને મૂર્છા આવી જતી હોય તો ઉક્ત રૂપે શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને રોગીના મસ્તક પાસે મંત્ર જાપ કરવા। આનાથી તાવગ્રસ્ત મનુષ્ય અવશ્ય મુક્ત થઈ જાય છે। એ જ પ્રમાણે પૂર્વક ધ્યાન કરીને અગ્નિમાં ભગવાનની પૂજા કરવી અને ગુરુજીના ચાર ચાર આંગળના ટુકડાઓ દ્વારા 10,000 આહુતિ આપે તો તાવની શાંતિ થઈ જાય છે। તાવથી પીડિત મનુષ્યના તાવથી શાંતિને માટે બાણોથી વિંધાયેલા ભીષ્મ પિતામહનું તથા સંતાપને દૂર કરનારા શ્રી હરિનું ધ્યાન કરીને રોગીનો સ્પર્શ કરીને મંત્ર જપ કરવા। સાંદિપની મુનિને પુત્ર આપી રહેલા શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને પૂર્વોક્ત રૂપે ગળુચીના ટુકડાઓથી 10,000 આહુતિ આપી। આનાથી અપમૃત્યુના નિવારણ થાય છે। જેના પુત્રો મૃત્યુ પામ્યા હતા તેવા બ્રાહ્મણને તેના પુત્ર અર્પણ કરી રહેલા અર્જુન સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને એક મંત્ર જાપ કરવા। એનાથી પુત્ર પોત્રાદિની વૃદ્ધિ થાય છે। ઘી ખાંડ અને મધમાં વેળવેલા પુત્રજીવ એટલે ઇંગુદી જેવું એક મોટું વૃક્ષના ફળોથી તે જ વૃક્ષની સમિધા દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં 10,000 આહુતિ આપવાથી મનુષ્યને દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત થાય છે। દૂધવાળા વૃક્ષના કાંઠાથી ભરેલા કળશની રાત્રે પૂજા કરીને પ્રાતઃકાળે 10,000 મંત્રના જપ કરવા અને તેના રસના જળથી સ્ત્રીનો અભિષેક કરે। 12 દિવસ સુધી આ પ્રમાણે કરવાથી વંધ્યા સ્ત્રી પણ દીર્ઘાયુ પુત્ર પ્રાપ્ત કરી લે છે। પુત્રની ઈચ્છા ધરાવતી સ્ત્રીએ પ્રાતઃકાળે મૌન રહીને પીપળના પાનના પડિયામાં રાખેલા જળને 108 વાર મંત્ર જપતે વિમંત્રિત કરીને પીએ। એક મહિનામાં આ પ્રમાણે કરીને વંધ્યા સ્ત્રી પણ સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પુત્ર પ્રાપ્ત કરી લે છે। બોરના વૃક્ષોથી ભરેલા શુભ તથા દિવ્ય આશ્રમમાં રહીને પોતાના કરકમળોથી ઘંટાકર્ણના શરીરનો સ્પર્શ કરીને શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને ઘી ખાંડ અને મધ મિશ્રિત તલની 1,00,000 આહુતિ આપે। આવું કરનાર મહાન પાપી પણ તત્કાળ પવિત્ર થઈ જાય છે। પારિજાતનું હરણ કરનારા ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને 1,00,000 મંત્ર જપે જે આ પ્રમાણે કરે છે તે સર્વત્ર વિજયી થાય છે। શ્રેષ્ઠ મનુષ્યે અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહેલા હાથમાં વ્યાખ્યા અન્ની મુદ્રાથી યુક્ત રથમાં બેઠેલા શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું જોઈએ। તે ધ્યાનની સાથે મંત્ર જાપ પણ કરવા। આનાથી ધર્મની વૃદ્ધિ થાય છે। મધમાં બોળેલા ખાખરાના ફૂલ એટલે કેસુડાથી 1,00,000 આહુતિ આપવી। આનાથી વિદ્યા પ્રાપ્તિ થાય છે। રાષ્ટ્ર પુર ગામ વસ્તુ તથા શરીરની રક્ષાને માટે વિશ્વરૂપધારી શ્રીકૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરવું। તેમની કાંતિ ઉદયકાલીન કરોડો સૂર્ય જેવી પ્રકાશમાન છે। તેઓ અગ્નિ તથા સોમ સ્વરૂપ છે, સચિદાનંદમય છે। તેમનું તેજ તપાવેલા સુવર્ણ જેવું છે। તેમનું મુખ અને ચરણારવિંદ સૂર્ય અને અગ્નિ જેવા પ્રકાશિત થઈ રહ્યા છે। તેઓ દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે। તેમણે નાના પ્રકારના આયુધો ધારણ કરી રાખ્યા છે। સંપૂર્ણ આકાશને તેઓ જ અવકાશ આપી રહ્યા છે। આ પ્રમાણે ધ્યાન કરીને એકાગ્રચિત્તે 1,00,000 મંત્રના જપ કરવા। આમ કરવાથી પૂર્વોક્ત બધી વસ્તુઓની રક્ષા થાય છે। જે શ્રેષ્ઠ વૈષ્ણવ સદગુરુથી દીક્ષા લઈને ઉક્ત વિધિથી શ્રીકૃષ્ણનું પૂજન કરે છે, ત્યાણીમાં વગેરે અષ્ટસિદ્ધિઓનો સ્વામી થાય છે. તે ઘરમાં હોય કે સભામાં તેના મુખમાં સદા સરસ્વતી નિવાસ કરે છે. તે આ લોકમાં નાના પ્રકારના ભોગોનો ભોગ કરીને અંતમાં શ્રીકૃષ્ણ ધામમાં જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 3 એનો અધ્યાય 80મો અહીં સમાપ્ત, પરંતુ આપણી અનુકમણિકા પ્રમાણે તે અધ્યાય 66 સમાપ્ત. જ્યાં જ્યાં આપણે શ્લોકોમાં અધ્યાય 80 બોલ્યા તે સંસ્કૃતના અધ્યાયો પ્રમાણે હતું. આપણા સંક્ષિપ્ત રૂપમાં તે અધ્યાય અનુક્રમણિકા પ્રમાણે 66મો અધ્યાય છે જે સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.